શ્રીમદ્ ભાગવત પહેલો સ્કંદ 15મો અધ્યાય. શ્રીકૃષ્ણના વિરહથી વ્યથિત પાંડવોનું પરીક્ષિતને રાજ્ય સોંપીને સ્વર્ગે સિધાવવું. સુતજી કહે છે, ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય સખા અર્જુન, એક તો પહેલેથી જ શ્રીકૃષ્ણના વિરહથી ક્રુશ થયેલા હતા, વળી રાજા યુધિષ્ઠિરે તેમની વિષાદગ્રસ્ત મુદ્રા જોઈને એ અંગે ઘણા પ્રકારની આશંકાઓ કરતા અનેક પ્રશ્નો પૂછ્યા. શોકને લીધે અર્જુનનું મુખ અને હૃદય કમળ શોષાઈ ગયા હતા, ચહેરો ફીકો પડી ગયો હતો. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના ધ્યાનમાં એવા ડૂબેલા હતા કે મોટા ભાઈના પ્રશ્નોના ઉત્તર આપી શક્યા નહીં. શ્રીકૃષ્ણની આંખોથી અળગા થઈ જવાને કારણે વધેલી પ્રેમજન્ય ઉત્કંઠાથી તે વ્યાકુળ થઈ ગયા હતા. રથ હાંકવો, ફરવા જવું વગેરે સમયે ભગવાને તેમની સાથે મિત્રતા, અભિન્ન હૃદયતા અને પ્રેમપૂર્ણ જે વ્યવહાર કર્યા હતા તેનું સતત સ્મરણ થઈ રહ્યું હતું. મહામુશ્કેલીથી તેમણે પોતાના શોકાવેગ ખાળ્યો, હાથથી આંખોના આંસુ લૂછ્યા અને પછી રૂંધાયેલા કંઠે મોટા ભાઈ યુધિષ્ઠિરને કહ્યું. અર્જુન બોલ્યા, હે મહારાજ, મારા મામાના દીકરાનું અથવા અત્યંત ઘનિષ્ઠ મિત્રનું રૂપ ધરીને શ્રીકૃષ્ણે મને છેતર્યો છે. મારા જે પરાક્રમથી મોટા મોટા દેવતાઓ પણ આશ્ચર્યચકિત થતા હતા તેને શ્રીકૃષ્ણે મારી પાસેથી છીનવી લીધું છે. જેમાં શરીર પ્રાણરહિત થવાથી મૃતક કહેવાય છે, તે જ રીતે શ્રીકૃષ્ણ ન રહેવાથી આ સંસાર મૃતપ્રાય લાગે છે. એ હરિથી વંચિત થઈ ગયો. જે કૃષ્ણના આશ્રયથી દ્રુપદના ઘેર દ્રૌપદી સ્વયંવરમાં આવેલા કામોન્મત રાજાઓનું તેજ મેં હરી લીધું હતું, ધનુષ્ય પર બાણ ચડાવીને મત્સ્યવેધ કર્યો હતો અને એ રીતે દ્રૌપદીને મેળવી હતી, તે કૃષ્ણથી હું વંચિત થઈ ગઈ. જેમની સનિધિ માત્રથી મેં સમસ્ત દેવતાઓ સહિત ઇન્દ્રને પોતાના બળથી જીતીને અગ્નિદેવને તેમની તૃપ્તિ માટે ખાંડવ વનનું દાન કર્યું હતું અને મય દાનવે નિર્માણ કરેલી અલૌકિક કલા કૌશલ્યુક્ત માયામય સભા મેળવી હતી અને તમારા યજ્ઞમાં બધી બાજુએથી આવીને રાજાઓએ અનેક વિધિ ભેટો આપી હતી, તે શ્રીકૃષ્ણથી હું વંચિત થઈ ગયો. જે શ્રીકૃષ્ણના તેજથી 10,000 હાથીઓના શક્તિબળથી સંપન્ન તમારા નાના ભાઈ ભીમસેને રાજાઓના માથા પર પગ મૂકનારા અભિમાની જરાસંઘનો વધ કર્યો, એ પછી તે જ ભગવાને તે ઘણા બધા રાજાઓને મુક્ત કર્યા કે જેમને મહાભૈરવ યજ્ઞમાં બલિ ચડાવવા માટે જરાસંઘે બંદી બનાવી રાખ્યા હતા. તે બધા રાજાઓએ તમારા યજ્ઞમાં અનેક વિધિ ઉપહારો આપ્યા હતા, તે કૃષ્ણથી હું વંચિત થઈ ગયો. રાજસુઈ યજ્ઞના મહાઅભિષેકથી પવિત્ર થયેલા મહારાણી દ્રૌપદીના સુંદર કેશને દુષ્ટોએ ભરી સભામાં સ્પર્શવાનું સાહસ કર્યું. તે કેશને વિખેરીને શ્રીકૃષ્ણને નમન કરતા દ્રૌપદીની આંખોમાં ઉભરાયેલા આંસુ શ્રીકૃષ્ણના ચરણો પર પડ્યા ત્યારે દ્રૌપદીના આવા ઘોર અપમાનનો બદલો લેવાની જે શ્રીકૃષ્ણે પ્રતિજ્ઞા કરીને તે ધૂર્તોની સ્ત્રીઓને એવી દશા કરી કે તેઓ વિધવા થતા કેશ વિહોણી થઈ ગઈ, તે શ્રીકૃષ્ણથી હું વંચિત થઈ ગયો છું. વનવાસ વખતે આપણા વેરી દુર્યોધનના ષડયંત્રથી 10,000 શિષ્યોને સાથે બેસાડીને ભોજન કરનારા મહર્ષિ દુર્વાસાએ આપણને દુસ્તર સંકટમાં નાખ્યા હતા, તે સમયે તેમણે દ્રૌપદીના પાત્રમાં વધેલા શાકના એક પાંદડાનો જ ભોગ કરીને આપણું રક્ષણ કર્યું હતું. તેમણે એમ કર્યું ત્યારે જ નદીમાં સ્નાન કરતા મુનિગણને એવી પ્રતીતિ થઈ કે જાણે એમની તો વાત જ છોડો, સમસ્ત ત્રિલોક તૃપ્ત થઈ ગયું. એવા શ્રીકૃષ્ણથી હું આજે વંચિત થઈ ગયો. એકવાર રાજા દુર્યોધને મહર્ષિ દુર્વાસાની ઘણી સેવા કરી તેથી પ્રસન્ન થઈને મુનિએ દુર્યોધનને વરદાન માગવા કહ્યું. ઋષિના શ્રાપથી પાંડવોનો નાશ કરવાની સારી તક છે એવું વિચારીને દુર્યોધને મુનિને કહ્યું, હે બ્રહ્મન, અમારા કુળમાં યુધિષ્ઠિર મુખ્ય છે. તમે પોતાના 10,000 શિષ્યો સહિત તેમનું આતિથ્ય સ્વીકારો, પરંતુ ત્યાં તમારે એ સમયે જવું કે જ્યારે દ્રૌપદીએ ભોજન કરી લીધું હોય કે જેથી તેને ભૂખની પીડા વેઠવી ન પડે. દ્રૌપદી પાસે સૂર્ય આપેલું એવું અક્ષય પાત્ર હતું કે જેમાં રાંધેલું અન્ન દ્રૌપદી ભોજન કરી લે તે પહેલાં ખૂટતું ન હતું, પરંતુ તે ભોજન કરી લે તે પછી તે સમાપ્ત થઈ જતું હતું. દુર્વાસાજી દુર્યોધનના કહ્યા મુજબ દ્રૌપદીએ ભોજન કરી લીધું હતું ત્યારે મધ્યાહને પોતાના શિષ્યમંડળ સાથે પહોંચ્યા અને ધર્મરાજને કહ્યું, અમે નદીએ સ્નાન કરવા જઈએ છીએ, તમે અમારા માટે ભોજન તૈયાર રાખજો. તેથી દ્રૌપદીને ભારે ચિંતા થઈ અને તેણે અતિ આર્ત થઈને આર્તબંધ ભગવાન શ્રીકૃષ્ણનું શરણું લીધું. ભગવાન તરત જ પોતાનું વૈલાસ ભવન છોડીને દ્રૌપદીની ઝૂંપડી પર આવ્યા અને તેને કહ્યું, કૃષ્ણ, આજે બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપ. દ્રૌપદી ભગવાનની અનુપમ દયાથી ગદગદ થઈ અને બોલી, હે પ્રભુ, મારું મોટું ભાગ્ય છે કે આજે વિશ્વંભરે મારી પાસે ભોજન માગ્યું, પરંતુ શું કરું, અત્યારે તો કુટીરમાં કંઈ પણ નથી. ભગવાને કહ્યું, વારું, પેલું પાત્ર તો લાવ, એમાં થોડું હશે જ. દ્રૌપદી અક્ષય પાત્ર લઈ આવી. તેમાં ક્યાંક શાકનો એક કણ ચોટેલો હતો. વિશ્વાત્મા શ્રીહરિએ તેનો ભોગ લગાવીને ત્રિલોકને તૃપ્ત કરી દીધું. પછી ભીમસેનને કહ્યું કે મુનિમંડળને ભોજન માટે બોલાવી લાવો, પરંતુ તે મુનિઓ તો પહેલેથી તૃપ્ત થઈને ભાગી ગયા હતા. મહાભારતમાંથી આ વાત છે. તેમના પ્રતાપથી મેં યુદ્ધમાં પાર્વતી સહિત ભગવાન શંકરને વિસ્મયમાં નાખ્યા તથા તેમણે મને પોતાનું પાશુપતાસ્ત્ર આપ્યું. આ સિવાય બીજી વાત એ છે કે તેમની કૃપાથી હું આ શરીરે સ્વર્ગમાં ગયો અને દેવરાજ ઇન્દ્રની સભામાં એમના બરાબર અડધા આસન પર બેસવાનું સન્માન મેં મેળવ્યું. હું સ્વર્ગમાં જ થોડા દિવસો રોકાઈ ગયો ત્યારે ઇન્દ્ર સહિત સમસ્ત દેવતાઓએ નિવાત કવચ વગેરે દૈત્યોને મારવા માટે મારી આજ ગાંડીવધારી ભુજાઓનો આશ્રય લીધો. મહારાજ, આ બધું જેમની મહાન કૃપાનું ફળ હતું તે જ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણે મને આજે છેતર્યો છે. હે મહારાજ, શ્રીકૃષ્ણ આપણા બંધુ અને મિત્ર હોવાને કારણે ભીષ્મ દ્રોણ વગેરે અજેય મહામત્સ્યોથી ભરેલા અપાર સમુદ્ર જેવી દુસ્તર કૌરવ સેનાનો રથ પર સવાર થઈને મેં એકલાએ એને પાર કરી લીધી હતી. તેમની જ સહાયથી મેં શત્રુઓ પાસેથી રાજા વિરાટનું બધું ગોધન તો પાછું મેળવી જ લીધું હતું, પણ એ સાથે તે શત્રુઓના માથાઓ પરથી ચમકતા મણિમય મુગટ અને અંગો પરના અલંકારો સુદ્ધા છીનવી લીધા હતા. મોટા ભાઈ, કૌરવોની સેના ભીષ્મ, કર્ણ, દ્રોણ, શલ્ય તથા અન્ય મોટા મોટા રાજાઓ અને ક્ષત્રિય વીરોના રથોથી શોભાયમાન હતી. તે સેના સામે મારી આગળ આગળ ચાલીને શ્રીકૃષ્ણ પોતાની દ્રષ્ટિથી જ તે મહારથી યુદ્ધપતિઓના આયુષ્ય હરી લેતા હતા, મન ચોરી લેતા હતા, તેમના શારીરિક માનસિક બળ નષ્ટ કરી દેતા હતા. મોટા ભાઈ, શ્રી કૃષ્ણના ભુજદંડોની છત્રછાયાના પ્રભાવથી દ્રોણાચાર્ય, ભીષ્મ, કર્ણ, ભૂરિશ્રવા, સુશર્મા, શલ્ય, બાહલિક વગેરે વીરોએ મારા પર ચલાવેલા તેમના અમોધ અને અચૂક શસ્ત્રો એ રીતે મને સ્પર્શી ન શક્યા જે રીતે હિરણ્યકશિપુ વગેરે દૈત્યોના અસ્ત્ર શસ્ત્રો ભગવત ભક્ત પ્રહલાદજીને ન સ્પર્શી શક્યા. શ્રી કૃષ્ણના વિરહમાં ડૂબેલા અર્જુન કહે છે કે અરે રે, હું કેટલો દુર્બુદ્ધિનો રહ્યો કે પોતાની જાતને પણ આપી દેનારા ભગવાન શ્રી કૃષ્ણને મેં મારા સારથી બનાવી દીધા, કે જે ભગવાનના ચરણ કમળનું સેવન મુક્તિની ઈચ્છા રાખતા શ્રેષ્ઠ મહાપુરુષો કરે છે. મોટા ભાઈ, રણભૂમિમાં મોટા મોટા શત્રુઓ જે રથ પર હથિયાર ઉગામીને બેઠેલા હતા અને મારા ઘોડા થાકી જવાથી હું તેમની સામે જ રથ પરથી ઉતરીને જમીન પર ઊભો હતો ત્યારે પણ તેઓ મારા પર પ્રહાર ન કરી શક્યા, કારણ કે ભગવાને તેમની બુદ્ધિ હરી લીધી હતી. હે મહારાજ, માધવના ઉન્મુક્ત મધુર સ્મિતયુક્ત વિનોદપૂર્ણ અને હૃદય સ્પર્શી વચનો તથા તેમનું મને પાર્થ, અર્જુન, સખા, કુરુનંદન વગેરે કહીને સંબોધવાનું મને યાદ આવતા મારું હૃદય વલવાઈ રહ્યું છે, કારણ કે તેઓ આપણા સર્વસ્વ હતા. તેમનું આપણી વચ્ચે ન રહેવું મારા હૃદયને વીંધી રહ્યું છે. સુવું, બેસવું, ફરવું અને તેમની સાથે સાહજિક વાતો કરવી, ભોજન વગેરેમાં અમે ઘણું કરીને એકબીજાની સાથે જ રહેતા હતા. કોઈ કોઈ દિવસે હું તેમને વ્યંગમાં કહી બેસતો, મિત્ર, તમે તો મોટા સત્યવાદી છો ને. ત્યારે પણ તે મહાપુરુષે પોતાની મહાનતાને કારણે જેમ મિત્ર પોતાના મિત્રનો અને પિતા પોતાના પુત્રનો અપરાધ સહી લે છે, તે જ રીતે મુજ દુર્બુદ્ધિના અપરાધો સહી લીધા હતા. હે મહારાજ, જેઓ મારા સખા, પ્રિય મિત્ર નહીં નહીં મારું હૃદય જ હતા, તે પુરુષોત્તમ ભગવાનથી હું વંચિત થઈ ગયો છું. ભગવાનની પત્નીઓને દ્વારકામાંથી પોતાની સાથે લાવી રહ્યો હતો, પરંતુ માર્ગમાં દુષ્ટ ગોવાળોએ મને એક અબળાની જેમ હરાવી દીધો અને હું તેમનું રક્ષણ કરી શક્યો નહીં. તે જ મારું ગાંડિવ ધનુષ્ય છે, તે જ બાણો છે, તે જ રથ છે, તે જ ઘોડા છે અને તે જ હું રથી અર્જુન છું કે જેની આગળ મોટા મોટા રાજાઓ માથું નમાવતા રહેતા હતા. શ્રી કૃષ્ણ વિના આ બધું એક જ ક્ષણમાં નહિવત અને સાર શૂન્ય થઈ ગયું. બરાબર એવી જ રીતે કે જેમ ભસ્મમાં આપેલી આહુતિ કપટપૂર્ણ સેવા અને ઉસર ભૂમિમાં વાવેલું બીજ વ્યર્થ થઈ જાય છે. હે રાજન, તમે દ્વારકાવાસી પોતાના જે સુહૃદ સંબંધીઓની વાત પૂછી છે, તેઓ બ્રાહ્મણોના શ્રાપને લીધે મોહગ્રસ્ત થયા, વારુણી મદિરાના પાનથી મદોન્મત થઈને અપરિચિતો હોય તેમ અંદરો અંદર જ એકબીજા સાથે બાખડી બેઠા અને મુક્કાઓથી મારામારી કરીને તમામે તમામ નાશ પામ્યા છે. તેમના માત્ર 4-5 જ બચ્ચા છે. વાસ્તવમાં સર્વશક્તિમાન ભગવાનની જ આ લીલા છે કે સંસારના પ્રાણીઓ પરસ્પર એકબીજાનું પાલન પોષણ કરે છે અને એકબીજાને મારી પણ નાખે છે. હે રાજન, જે રીતે જળચરોમાં મોટા પ્રાણીઓ નાનાને, બળવાનો દુર્બળને, તેમજ મોટા અને બળવાન પણ પરસ્પર એકબીજાને ભરખી જાય છે, તેવી જ રીતે અતિશય બળવાન અને મોટા યદુવંશીઓ વડે ભગવાને બીજા રાજાઓનો સંહાર કરાવ્યો. ત્યારબાદ યદુવંશીઓ વડે જ એકથી બીજા યદુવંશીનો નાશ કરાવીને સંપૂર્ણપણે પૃથ્વીનો ભાર ઉતાર્યો. ભગવાન શ્રી કૃષ્ણે મને જે ઉપદેશ આપ્યા હતા તે દેશ કાળ અને પ્રયોજનને અનુરૂપ તથા હૃદયના તાપને શાંત કરનારા હતા. સ્મરણમાં આવતા જ તે મારા ચિત્તને હરી લે છે. સુતજી કહે છે, આ પ્રમાણે પ્રગાઢ પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું ચિંતન કરતા કરતા અર્જુનની ચિત્તવૃત્તિ અત્યંત નિર્મળ અને પ્રશાંત થઈ ગઈ. તેમની પ્રેમપૂર્ણ ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોના અહર્નિશ ચિંતનથી અત્યંત વધી ગઈ. ભક્તિના વેગે તેમના હૃદયનું મંથન કરીને તેમાંથી તમામ વિકારોને બહાર કાઢ્યા. યુદ્ધના આરંભે તેમને ભગવાને ઉપદેશેલું ગીતા જ્ઞાન ફરી સાંભળી આવ્યું કે જેનું કાળ વ્યવધાન અને કર્મ વિસ્તારને કારણે પ્રમાદને લીધે થોડાક દિવસો માટે વિસ્મરણ થયું હતું. બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિથી માયાનું આવરણ તૂટ્યું અને અર્જુનને ગુણાતીત અવસ્થા પ્રાપ્ત થઈ. દ્વૈતના સંશયનું નિવારણ થયું, સૂક્ષ્મ શરીરનો ભંગ થયો અને તેઓ શોકમાંથી તથા જન્મ મૃત્યુના ચક્કરમાંથી સર્વથા મુક્ત થઈ ગયા. ભગવાનના સ્વધામ ગમનનો અને યદુવંશના સંહારનો વૃતાંત સાંભળીને નિશ્ચલ મતિના યુધિષ્ઠિરે સ્વર્ગારોહણનો નિશ્ચય કર્યો. કુંતીએ પણ અર્જુનના મુખેથી યદુવંશીઓના નાશની અને ભગવાનના સ્વધામ ગમનની વાત સાંભળીને અનન્ય ભક્તિપૂર્વક પોતાનું હૃદય ભગવાન શ્રીકૃષ્ણમાં જોડ્યું અને જન્મ મૃત્યુ રૂપી આ સંસાર તરફથી પોતાનું મોહ હંમેશ માટે ફેરવી લીધું. ભગવાન શ્રીકૃષ્ણે લોકદૃષ્ટિએ જે યાદવ શરીર થકી પૃથ્વીનો ભાર ઉતાર્યો તેનો એ જ રીતે પરિત્યાગ કર્યો કે જેમ કોઈ કાંટા થકી કાંટો કાઢીને પછી તે બંનેને ફેંકી દે. ભગવાનની દ્રષ્ટિએ બંને સમાન હતા. આગળનું પ્રાચીન પ્રતમા એયા હરુદ્રો ભારથી માંડીને જહો તચ્ચ કલે વરમ સુધીના બે શ્લોક નથી, વિજય ધ્વજે પણ આ બંને શ્લોકો તથા એમના પૂર્વવર્તી શ્લોકોને પણ માન્ય ગણ્યા નથી. ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય ચિન્મય સ્વરૂપભૂત શરીરનો ત્યાગ સંભવિત નથી, તેથી આ બે શ્લોકો ભક્તોએ પણ માન્ય ગણ્યા નથી. પ્રાચીન પ્રતમા તે નથી, તેથી પણ આ જ સિદ્ધ થાય છે. જે શ્લોકો માન્યતા નથી તેનો આપણે વાંચન કરીએ. જેમ તેઓ નટ અભિનેતાની જેમ મત્સ્યાદી રૂપ ધારણ કરે છે અને પછી તેમને ત્યજી દે છે, તેવી જ રીતે તેમણે જે યાદવ શરીરથી પૃથ્વીનો ભાર દૂર કર્યો તે શરીરનો પણ ત્યાગ કર્યો. જેમની મધુર લીલાઓ શ્રવણ યોગ્ય છે તે ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે પોતાના મનુષ્યવત શરીર વડે પૃથ્વીનો પરિત્યાગ કર્યો તે જ દિવસે વિચારહીન લોકોને અધર્મમાં ફસાવનારો કળિયુગ આવી પહોંચ્યો. આ બે શ્લોકોને માન્યતા નથી. મહારાજ યુધિષ્ઠિરથી કળિયુગનો ફેલાવો છાનો ન રહ્યો. તેમણે જોયું દેશ નગર ઘરોમાં અને પ્રાણીઓમાં લોભ અસત્ય છળ હિંસા વગેરે અધર્મોની વૃદ્ધિ થઈ છે અને આવનારો સમય પોતાના માટે અનુકૂળ નથી એવું જાણીને તેમણે મહાપ્રસ્થાનનો નિશ્ચય કર્યો. પોતાના પુત્ર પરીક્ષિત કે જે ગુણ અને પુરુષાર્થમાં તેમના જેવા જ હતા તેમનો અખંડ ભૂમંડળમાં સમ્રાટ પદ પર હસ્તિનાપુરમાં અભિષેક કર્યો. મથુરામાં સુરસેનાધિપતિમાં પતિના રૂપમાં અનિરુદ્ધના પુત્ર વ્રજનો અભિષેક કર્યો અને તેમણે પ્રાજપત્ય યજ્ઞ કરીને આહવનીય વગેરે અગ્નિઓને પોતાનામાં લીન કર્યા. અર્થાત ગૃહસ્થાશ્રમના ધર્મમાંથી મુક્ત થઈને તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો. યુધિષ્ઠિરે પોતાના બધા વસ્ત્રાભૂષણ વગેરે ત્યાં જ ત્યજી દીધા તથા મમતા અને અહંકારથી રહિત થઈને સમસ્ત બંધન કાપી નાખ્યા. તેમણે દ્રઢ ભાવનાથી વાણીનું મનમાં હવન કર્યું, મનનું પ્રાણમાં હવન કર્યું, પ્રાણનું અપાનમાં લય કર્યો, અપાનની ક્રિયા પણ થંભી ગઈ, તેનો મૃત્યુમાં લય કર્યો અને મૃત્યુનું પાંચ ભૌતિક શરીરમાં લય કર્યો. અર્થાત શરીર સાથે તાદાત્મ્ય છૂટી ગયું, તે પંચભૂતાત્મા શરીરનો ત્રિગુણમાં લય કર્યો અને ત્રિગુણનો પ્રકૃતિમાં લય કર્યો, પ્રકૃતિનો જીવમાં લય કર્યો અને છેવટે જીવનો સ્વસ્વરૂપ પરમાત્મામાં લય કર્યો. આ રીતે તેઓ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત થયા. આ પછી તેમણે શરીરે ચીર વસ્ત્ર ધારણ કર્યું, અન્ન જળનો ત્યાગ કર્યો, મૌન ગ્રહણ કર્યું અને કેસ ખોલીને વિખેરી દીધા. તેઓ પોતાનું રૂપ એવું દેખાડવા લાગ્યા કે જાણે તેઓ જડ, ઉન્મત્ત અથવા પિશાચ હોય. પછી તેઓ કોઈની રાહ જોયા વિના તથા કોઈની વાત પર લક્ષ ન આપતા બહેરાની જેમ ઘરમાંથી ચાલી નીકળ્યા. હૃદયમાં તે પરબ્રહ્મનું કે જેને પ્રાપ્ત કર્યા પછી ફરી પાછા આવવાનું થતું નથી, તેનું ધ્યાન કરતા કરતા તેમણે ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું કે જે તરફ પૂર્વે મોટા મોટા મહાત્મા પુરુષો ગયેલા છે. ભીમસેન, અર્જુન વગેરે યુધિષ્ઠિરના નાના ભાઈઓએ પણ જોયું કે હવે પૃથ્વીમાં બધા લોકોને અધર્મના સહાયક કળિયુગે પ્રભાવિત કરી દીધા છે, તેથી તેઓ પણ શ્રીકૃષ્ણ ચરણોની પ્રાપ્તિનો દૃઢ નિશ્ચય કરીને પોતાના મોટા ભાઈની પાછળ પાછળ નીકળી પડ્યા. તેમણે જીવનમાં બધા જ લાભ સમ્યકપણે પ્રાપ્ત કરી લીધા હતા, તેથી એવો નિશ્ચય કરીને કે ભગવાન શ્રીકૃષ્ણના ચરણકમળ જ અમારા પરમ પુરુષાર્થ છે, તેમણે તે ચરણકમળને હૃદયમાં ધારણ કરી લીધા. પાંડવોના હૃદયમાં ભગવાન શ્રીકૃષ્ણના ચરણકમળના ધ્યાનથી ભક્તિભાવ ઉમટી આવ્યો. તેમની બુદ્ધિ એકદમ શુદ્ધ થઈને ભગવાન શ્રીકૃષ્ણના તે સર્વોત્કૃષ્ટ સ્વરૂપમાં અનન્ય ભાવથી સ્થિર થઈ ગઈ કે જેમાં નિષ્પાપ પુરુષો જ સ્થિર થવા પામે છે. પરિણામે તેમણે પોતાના વિશુદ્ધ અંતઃકરણથી સ્વયમેવ તે ગતિ પ્રાપ્ત કરી લીધી કે જે વિષયાસક્ત દુષ્ટ મનુષ્યને ક્યારેય પ્રાપ્ત થતી નથી. સંયમી તથા શ્રીકૃષ્ણના પ્રેમાવેશમાં મુગ્ધ ભગવાનમય વિદુરજીએ પણ પોતાના શરીરનો પ્રભા ક્ષેત્રમાં ત્યાગ કર્યો. તે સમયે તેમને લેવા આવેલા પિતૃઓની સાથે તેઓ પોતાના લોક યમલોકમાં સીધાવી ગયા. દ્રૌપદીએ જોયું કે હવે પાંડવો નિરપેક્ષ થઈ ગયા છે, ત્યારે પણ અનન્ય પ્રેમથી ભગવાન શ્રીકૃષ્ણનું ચિંતન કરીને ભગવાનને પ્રાપ્ત થઈ ગયા. ભગવાનના પ્રિય ભક્ત પાંડવોના મહાપ્રયાણની આ પરમ પવિત્ર અને માંગલ્યપૂર્ણ કથાને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તે નિશ્ચિતપણે ભગવાનની ભક્તિ અને મોક્ષ પામે છે. પહેલા સ્કંદ અંતર્ગત પાંડવ સ્વર્ગારોહણ નામનો 15મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.